श्री पद्म पुराण पातालखंड अध्याय 33। गई वक्त अध्याय में 31मो अध्याय बोलायेलो, जे 32मो अध्याय ज हतो। अध्याय 33 वाल्मीकि जी द्वारा सीताजी नी शुद्धता ने पोताना पुत्रनो परिचय मळता श्रीरामे सीता ने लेवा माटे लक्ष्मण ने मोकलवा, लक्ष्मण अने सीता नी वातचीत, સીતાનું પોતાના પુત્રોને મોકલીને સ્વયં ન આવવું, શ્રીરામની પ્રેરણાથી પુનઃ લક્ષ્મણનું તેમને બોલાવવા જવું તથા શેષજીએ વાત્સ્યાયનને રામાયણનો પરિચય આપવો। શેષજી કહે છે, હે મુનિ, સુમતીએ જે વાલ્મીકી મુનિના આશ્રમ પર રહેવાવાળા બે બાળકોની ચર્ચા કરી તે સાંભળીને શ્રીરામચંદ્રજી સમજી ગયા કે તે બંને મારા જ પુત્ર છે। છતાં તેમણે પોતાના યજ્ઞમાં પધારેલા મહર્ષિ વાલ્મીકીને પૂછ્યું, મુનિવર, તમારા આશ્રમ પર મારા જેવા રૂપ ધારણ કરનારા બે મહાબળી બાળક કોણ છે, ત્યાં શા માટે રહે છે? એવું સાંભળ્યું છે કે તેઓ ધનુર્વિદ્યામાં બહુ પ્રવીણ છે। મંત્રીના મુખેથી તેમનું વર્ણન સાંભળીને મને બહુ આશ્ચર્ય થઈ રહ્યું છે। તે કેવા બાળક છે જેમણે રમત રમતમાં શત્રુઘ્નને પણ મૂર્છિત કરી દીધા અને હનુમાનજીને પણ બાંધી દીધા હતા? મહર્ષિ, કૃપા કરીને તે બાળકોનું સંપૂર્ણ ચરિત્ર સંભળાવો। વાલ્મીકીએ કહ્યું, પ્રભો, તમે અંતર્યામી છો, મનુષ્ય વિશેની દરેક વાતનું જ્ઞાન તમને કેમ નહીં હોય? છતાં તમારા સંતોષને માટે હું કહી રહ્યો છું, જે સમયે જનક કિશોરી સીતાને તમે વિના અપરાધે વનમાં ત્યાગી દીધી તે સમયે તે ગર્ભવતી હતી અને વારંવાર વિલાપ કરતી ઘોર વનમાં ફરી રહી હતી। પરમ પવિત્ર જનક કિશોરીને દુઃખથી રડતી વિલખતી જોઈને હું તેને મારા આશ્રમ પર લઈ ગયો। મુનિઓના બાળકોએ તેને રહેવા માટે એક બહુ સુંદર પર્ણશાળા તૈયાર કરી દીધી। તેમાં તેણે બે પુત્રોને જન્મ આપ્યો, જે પોતાની કાંતિથી દસે દિશાઓને પ્રકાશિત કરી રહ્યા હતા। તેમનામાંથી એકનું નામ મેં કુશ રાખી દીધું અને બીજાનું લવ। એ બંને બાળક શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ ત્યાં મોટા થવા લાગ્યા। સમય સમય પર તેમના ઉપનયન વગેરે જે જે જરૂરી સંસ્કાર હતા તે પણ મેં સંપન્ન કર્યા તથા તેમને અંગો સહિત સંપૂર્ણ વેદોનું અધ્યયન કરાવ્યું। આ ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ અને અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા વગેરે બધા શાસ્ત્રોની તેમના રહસ્યો સહિત શિક્ષા આપી। આ પ્રમાણે સંપૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન કરાવીને મેં તેમના મસ્તક પર હાથ મૂક્યો। તે બંને સંગીતમાં બહુ પ્રવીણ થયા। તેમને જોઈને બધા લોકોને વિસ્મય થવા લાગ્યો। ષડજ, મધ્યમ, ગાંધાર વગેરે સ્વરોની વિદ્યામાં તેમણે ભારે કુશળતા પ્રાપ્ત કરી। તેમની આવી યોગ્યતા જોઈને હું દરરોજ તેમની પાસે પરમ મનોહર રામાયણ કાવ્યનું ગાન કરાવું છું। ભવિષ્ય જ્ઞાનની શક્તિ હોવાથી આ રામાયણને મેં પહેલેથી લખી રાખી છે। મૃદંગ, પણવ, યત્ર અને વીણા વગેરે વાજિંત્ર વગાડવામાં પણ તે બંને બાળક બહુ ચતુર છે। વન વનમાં ઘૂમીને રામાયણ ગાતા રહીને તેઓ મૃગ અને પક્ષીઓને પણ મોહિત કરી લે છે। શ્રીરામ, તે બાળકોના ગીતનું માધુર્ય અદ્ભુત છે। એક દિવસ તેમનું સંગીત સાંભળવા માટે વરુણ દેવતા તે બંનેને પોતાની વિભાવરી પુરીમાં લઈ ગયા। તેમની અવસ્થા, તેમનું રૂપ બધું જ મનોહર છે। તેઓ ગાન વિદ્યારૂપી સમુદ્રના પારગામી છે। લોકપાલ વરુણના આદેશથી તેમણે મધુર સ્વરમાં તમારા પરમ સુંદર, મૃદુ અને પવિત્ર ચરિત્રનું ગાન કર્યું। વરુણે બીજા બીજા ગાયકો તથા પોતાના સમસ્ત પરિવાર સાથે સાંભળ્યું। મિત્ર દેવતા પણ તેમની સાથે હતા। રઘુનંદન, તમારું ચરિત્ર અમૃતથી પણ વધારે સરસ અને સ્વાદિષ્ટ છે। તે સાંભળતા સાંભળતા વરુણ અને મિત્રને તૃપ્તિ ન થઈ। ત્યાર પછી હું પણ ઉત્તમ વરુણ લોકમાં ગયો। ત્યાં વરુણે પ્રેમથી મારી પૂજા કરી। તેઓ તે બાળકોના ગાવા વગાડવાની વિદ્યા, અવસ્થા અને ગુણોથી બહુ પ્રસન્ન હતા। તે સમયે તેમણે સીતાના સંબંધમાં તમને કહેવા માટે મારી સાથે આ પ્રમાણે વાતચીત કરી। સીતા પતિવ્રતાઓમાં અગ્રગણ્ય છે, તેઓ શીલ રૂપ અને અવસ્થા બધા સદગુણોથી સંપન્ન છે। તેમણે વીર પુત્રોને જન્મ આપ્યો છે, તેઓ બહુ સૌભાગ્યશાળીની છે, કદાપિ ત્યાગ કરવાને યોગ્ય નથી। તેમનું ચરિત્ર સદાથી જ પવિત્ર છે। આ વાતના અમે બધા દેવતાઓ સાક્ષી છીએ। જે લોકો સીતાના ચરણોનું ચિંતન કરે છે તેમને તત્કાલ સિદ્ધિ પ્રાપ્ત થાય છે। સીતાના સંકલ્પ માત્રથી જ સંસારનું સર્જન, સ્થિતિ અને લય વગેરે કાર્ય થાય છે। ઈશ્વરીય વ્યાપાર પણ તેમનાથી જ સંપન્ન થાય છે। સીતા જ મૃત્યુ અને અમૃત છે, તેઓ જ તપે છે અને તેઓ જ વર્ષા કરે છે। શ્રી રઘુનાથજી, તમારી જાનકી જ સ્વર્ગ, મોક્ષ, તપ અને દાન છે। બ્રહ્મા, શિવ તથા હું બધા લોકપાલોને તે જ ઉત્પન્ન કરે છે। તમે સંપૂર્ણ જગતના પિતા અને સીતા સૌના માતા છો। તમે સર્વજ્ઞ છો, સાક્ષાત ભગવાન છો, તેથી તમે પણ આ વાતને જાણો છો કે સીતા નિત્ય શુદ્ધ છે। તે તમને પ્રાણોથી પણ વધારે પ્રિય છે, તેથી જનક કિશોરી સીતાને શુદ્ધ અને પોતાની પ્રિયા સમજીને તમે સદા તેમનો આદર કરો। પ્રભુ, તમારો અને સીતાનો કોઈ શ્રાપના કારણે પરાભવ થઈ શકતો નથી। મુનિશ્રેષ્ઠ વાલ્મીકીજી, મારી આ બધી વાતો તમે સાક્ષાત મહારાજ શ્રી રામચંદ્રજીને કહેજો। આ પ્રમાણે સીતાનો સ્વીકાર કરવા માટે વરુણે મારી સમક્ષ પોતાનો વિચાર પ્રગટ કર્યો હતો, એ જ પ્રમાણે બીજા બધા લોકપાલોએ પણ પોતપોતાની સંમતિ આપી છે। દેવતા, અસુર અને ગંધર્વ બધાએ કુતૂહલવશ તમારા પુત્રોના મુખેથી રામાયણનું ગાન સાંભળ્યું છે। સાંભળીને બધા પ્રસન્ન જ થયા છે, તેમણે તમારા પુત્રોની બહુ પ્રશંસા કરી છે। તે બંને બાળકોએ પોતાના રૂપ, ગાન, અવસ્થા અને ગુણો દ્વારા ત્રણેય લોકને મોહી લીધા છે। લોકપાલોએ આશીર્વાદ રૂપે જે કંઈ આપ્યું તેનો તમારા પુત્રોએ સ્વીકાર કર્યો। તેમણે ઋષિઓ તથા અન્ય લોકોથી પણ વધીને યશ પ્રાપ્ત કર્યો છે। પુણ્ય શ્લોક પવિત્ર યશવાળા પુરુષોના શિરોમણી શ્રી રઘુનાથજી, તમે ત્રિલોકના નાથ હોવા છતાં આ સમયે ગૃહસ્થ ધર્મની લીલા કરી રહ્યા છો, તેથી વિદ્યા, શીલ અને સદગુણોથી વિભૂષિત પોતાના બંને પુત્રોને તેમની માતા સહિત ગ્રહણ કરી લો। સીતાએ જ તમારી મૃત્યુ પામેલી સેનાને પ્રાણ પ્રદાન કર્યા છે, એનાથી બધા લોકોને તેમની શુદ્ધિનો વિશ્વાસ થઈ ગયો છે। આ લોકોની પ્રતીતિને માટે પ્રત્યક્ષ પ્રમાણ છે। આ પ્રસંગ પતિત વ્યક્તિને પણ પાવન બનાવનારો છે। માનદ, સીતાની શુદ્ધિ વિશે ન તો તમારાથી કોઈ વાત છુપી છે, ન મારા લોકોથી અને ન તો દેવતાઓથી પણ, માત્ર સામાન્ય લોકોને થોડો ભ્રમ થઈ ગયો હતો, પરંતુ ઉપયુક્ત ઘટનાથી તે પણ અવશ્ય દૂર થઈ ગયો। શેષજી કહે છે, મુને, ભગવાન શ્રીરામ જો કે સર્વજ્ઞ છે, તો પણ જ્યારે વાલ્મીકીએ તેમને આ પ્રમાણે સમજાવ્યા ત્યારે તેમણે તેમની સ્તુતિ અને નમસ્કાર કરીને લક્ષ્મણને કહ્યું, તાત, તમે સુમિત્ર સહિત રથ પર બેસીને ધર્મચારિણી સીતાને પુત્રો સહિત લઈ આવવા માટે હમણાં જ જાઓ, ત્યાં મારા અને મુનિના વચન સંભળાવજો અને સીતાને સમજાવીને શીઘ્ર અયોધ્યાપુરીમાં લઈ આવજો। લક્ષ્મણે કહ્યું, પ્રભો, હું હમણાં જઈશ, જો તમારા બધાનો પ્રિય સંદેશ સાંભળીને મહારાણી સીતાજી અહીં પધારશે તો સમજીશ કે મારી યાત્રા સફળ થઈ ગઈ। શ્રી રામચંદ્રજી નામ કહીને લક્ષ્મણ તેમની આજ્ઞાથી રથ પર બેઠા તથા મુનિના એક શિષ્ય તથા સુમિત્રને સાથે લઈને આશ્રમ પર ગયા। રસ્તામાં તેઓ એવું વિચારતા હતા કે ભગવતી સીતાને કઈ રીતે પ્રસન્ન કરવા જોઈએ। આવો વિચાર કરીને તેમના હૃદયમાં ક્યારેક હર્ષ થતો હતો અને ક્યારેક સંકોચ। તેઓ બંને ભાવોની સ્થિતિની વચ્ચે હતા। આવી અવસ્થામાં સીતાના આશ્રમ પર પહોંચ્યા, જે તેમના શ્રમને દૂર કરનારો હતો। ત્યાં લક્ષ્મણ રથમાંથી ઉતરીને સીતાની સમીપ ગયા અને આંખોમાં આંસુ ભરીને આર્ય, પૂજનીય, ભગવતી, કલ્યાણમય વગેરે સંબોધનો દ્વારા વારંવાર ઉચ્ચારણ કરતા રહીને તેમના ચરણોમાં પડી ગયા। ભગવતી સીતાએ વાત્સલ્ય પ્રેમથી વિહ્વળ થઈને લક્ષ્મણને ઉભા કરીને આ પ્રમાણે પૂછ્યું, સૌમ્ય, મુનિજનોને જ પ્રિય લાગનારા આ વનમાં તમે કઈ રીતે આવ્યા છો, બતાવો। માતા કૌશલ્યના ગર્ભરૂપી છીપમાંથી જે મુક્તામણી સમાન પ્રગટ થયા છે તે મારા આરાધ્ય દેવ રઘુનાથજી કુશળ તો છે ને? ડિયર, તેમણે અપશયથી ડરીને તમને મારા પરિત્યાગનું કાર્ય સોંપ્યું હતું, જો એમ કરવાથી સંસારમાં તેમની નિર્મળ કીર્તિનો વિસ્તાર થઈ શકે તો મને સંતોષ જ થશે. હું મારા પ્રાણ આપીને પણ પતિદેવના શ્રેયસને સ્થિર કરવા ચાહું છું. તેમણે મારો ત્યાગ કર્યો છે તો પણ મેં થોડી વાર માટે પણ તેમનો ત્યાગ કર્યો નથી. નિરંતર તેમનું ચિંતન કરતી રહું છું. મારા પ્રત્યે સદા કૃપા રાખનારા માતા કૌશલ્યાને તો કોઈ કષ્ટ નથી ને, તેઓ કુશળ તો છે ને, ભરત વગેરે ભાઈઓ કુશળ તો છે ને, તથા મહાભાગા સુમિત્રા જે મને પોતાના પ્રાણોથી પણ વધારે પ્રિય માને છે તે કેવા છે, તેમના કુશળ કહો. આ પ્રમાણે સીતાએ જ્યારે વારંવાર બધાના કુશળ પૂછ્યા તો લક્ષ્મણે કહ્યું, દેવી મહારાજ કુશળ છે અને તમારી કુશળતા પૂછી રહ્યા છે. માતા કૌશલ્યા, સુમિત્રા અને રાજભવનની બીજી દેવીઓએ પ્રેમપૂર્વક આશીર્વાદ આપતા તમારા કુશળ પૂછ્યા છે. ભરત અને શત્રુઘ્ન કુશળ પ્રશ્નથી તમારા શ્રીચરણોમાં પ્રણામ કહ્યા છે, જેને હું સેવામાં નિવેદિત કરું છું. ગુરુઓ તથા સમસ્ત ગુરુ પત્નીઓએ પણ આશીર્વાદ આપ્યા છે. કુશળ મંગળ પણ પૂછ્યા છે. મહારાજ શ્રીરામ તમને બોલાવી રહ્યા છે. મારા સ્વામીએ થોડું રડતા રડતા તમારા માટે જે સંદેશો આપ્યો છે તે સાંભળો. વક્તાના હૃદયમાં જે વાત રહે છે તેની વાણીમાં અવશ્ય વ્યક્ત થઈ જાય છે, શ્રી રઘુનાથજીએ કહ્યું છે. સતી શિરોમણી સીતે લોકો મને જ ઈશ્વરનો પણ ઈશ્વર કહે છે, પરંતુ હું કહું છું જગતમાં જે કંઈ થઈ રહ્યું છે તેનું સ્વતંત્ર કારણ પ્રારબ્ધ જ છે. જે બધાના ઈશ્વર છે તે પણ પ્રત્યેક કાર્યમાં પ્રારબ્ધનું જ અનુસરણ કરે છે. મારા ધનુષ્ય તોડવામાં, કઈ કઈની બુદ્ધિ ભ્રષ્ટ થવામાં, પિતાના મૃત્યુમાં, મારા વનમાં જવામાં, ત્યાં તમારું હરણ થવામાં, સમુદ્ર પાર જવામાં, રાક્ષસરાજ રાવણને મારવામાં, દરેક યુદ્ધના પ્રસંગે વાનર રીછ અને રાક્ષસોની સહાયતા મળવામાં, તમારી પ્રાપ્તિમાં, મારી પ્રતિજ્ઞા પૂર્ણ થવામાં, પુનઃ પોતાના બંધુઓ સાથે સંયોગ થવામાં, રાજ્યની પ્રાપ્તિમાં તથા ફરી મને મારી પ્રિયાનો વિયોગ થવામાં એકમાત્ર પ્રારબ્ધ જ અનિવાર્ય કારણ છે. દેવી, આજે તે જ પ્રારબ્ધ આપણા બંનેનો સંયોગ કરાવવા માટે પ્રસન્ન થઈ રહ્યું છે. જ્ઞાની લોકો પણ પ્રારબ્ધનું જ અનુસરણ કરે છે, તે પ્રારબ્ધનો ભોગથી જ ક્ષય થાય છે. તેથી તમે વનમાં રહીને તેનો ભોગ પૂરો કરી લીધો છે. સીતે, તમારા પ્રત્યે મારો જે અકૃત્રિમ સ્નેહ છે તે નિરંતર વધતો રહે છે. આજે તે જ સ્નેહ નિંદા કરનારાઓની ઉપેક્ષા કરીને તમને આદરપૂર્વક બોલાવી રહ્યો છે. દોષની આશંકા માત્રથી પણ સ્નેહની નિર્મળતા નષ્ટ થઈ જાય છે. તેથી વિદ્વાનોએ દોષના માર્જન દ્વારા સ્નેહને શુદ્ધ કરીને તેનું આસ્વાદન કરવું જોઈએ. કલ્યાણી, તમને વનમાં મોકલીને મેં તમારા પ્રત્યે પોતાના પ્રેમની શુદ્ધિ કરી છે, તેથી તમારે આ વિશે કોઈ બીજો વિચાર કરવો ન જોઈએ. મેં તમારો ત્યાગ કર્યો છે એવું માનવું ન જોઈએ. શિષ્ટ પુરુષોના માર્ગનું અનુસરણ કરીને મેં નિંદા કરવાવાળા લોકોની પણ રક્ષા જ કરી છે. દેવી, આપણા બંનેની જે નિંદા કરવામાં આવી છે તેનાથી તો આપણી દરેક અવસ્થામાં શુદ્ધિ જ થશે, પરંતુ એ મૂર્ખ લોકો જે મહાપુરુષોના ચરિત્રને લઈને નિંદા કરે છે તેનાથી તેઓ સ્વયં નષ્ટ થઈ જશે. આપણા બંનેની કીર્તિ ઉજ્જવળ છે, આપણા બંનેનો સ્નેહ ઉજ્જવળ છે, આપણા લોકોના વંશ ઉજ્જવળ છે તથા આપણા સંપૂર્ણ કર્મ પણ ઉજ્જવળ છે. આ પૃથ્વી પર જે આપણા બંનેની કીર્તિનું ગાન કરવાવાળા પુરુષ છે તેઓ પણ ઉજ્જવળ છે. જે આપણા બંને પ્રત્યે ભક્તિ રાખે છે તેઓ સંસાર સાગરથી પાર થઈ જશે. આ પ્રમાણે તમારા ગુણોથી પ્રસન્ન થઈને શ્રી રઘુનાથજી આ સંદેશો આપ્યો છે. તેથી હવે તમે પોતાના પતિદેવના ચરણ કમળોના દર્શન કરવા માટે પોતાના મનને તેમના પ્રત્યે દયાવાન બનાવો. મહારાણી, તમારા બંને કુમાર હાથી પર બેસીને આગળ આગળ ચાલે, તમે પાલખીમાં આરૂઢ થઈને મધ્યમાં રહો અને હું તમારી પાછળ ચાલુ. આ પ્રમાણે તમે પોતાની નગરી અયોધ્યામાં પધારો. ત્યાં જઈને જ્યારે તમે પોતાના પ્રિયતમ શ્રીરામને મળશો તે સમયે યજ્ઞશાળામાં બધી જગ્યાએથી આવેલી રાજ મહિલાઓને, સમસ્ત ઋષિ પત્નીઓને તથા માતા કૌશલ્યાને પણ બહુ આનંદ થશે. વિવિધ પ્રકારના વાજિંત્રો વાગશે, મંગલગાન થશે તથા અન્ય એવા જ સમારોહો દ્વારા આજે તમારા શુભ આગમનનો ઉત્સવ મનાવવામાં આવશે. શેષજી કહે છે, મુને, આ સંદેશ સાંભળીને મહારાણી સીતાને સીતાએ કહ્યું, લક્ષ્મણ, હું ધર્મ અર્થ અને કામથી શૂન્ય છું, ભલા મારા દ્વારા મહારાજનું કયું કાર્ય સિદ્ધ થશે? લગ્ન સમયે જે તેમનું મનોહર રૂપ મારા મનમાં વસી ગયું તે કદી અલગ થતું નથી. આ બંને કુમાર તેમના તેજથી પ્રગટ થયા છે, એ વંશના અંકુર અને મહાન વીર છે. આ બંને ધનુર્વિદ્યામાં વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી છે. એમને પિતાની પાસે લઈ જઈને યત્નપૂર્વક એમનું લાલન પાલન કરજો. હું તો હવે અહીં જ રહીને તપસ્યા દ્વારા પોતાની ઈચ્છા અનુસાર શ્રી રઘુનાથજીની આરાધના કરીશ. મહાભાગ, તમે ત્યાં જઈને બધા પૂજ્યજનોને મારા પ્રણામ કહેજો અને બધાને કુશળ કહીને મારા તરફથી બધાની કુશળ પૂછજો. ત્યાર પછી સીતાએ પોતાના બંને બાળકોને આદેશ આપ્યો, પુત્રો, હવે તમે પોતાના પિતાની પાસે જાઓ, તેમની સેવા શુશ્રુષા કરજો, તેઓ તમને બંનેને પોતાનું પદ આપશે. કુમાર ખુશ અને લવ ઈચ્છતા નહોતા કે અમે માતાના ચરણોથી અલગ થઈએ, છતાં તેમની આજ્ઞા માનીને તેઓ લક્ષ્મણની સાથે ગયા. ત્યાં પહોંચ્યા પછી પણ તેઓ વાલ્મીકીજીના ચરણોની પાસે ગયા. લક્ષ્મણે પણ બાળકોની સાથે જઈને પહેલા મહર્ષિને પ્રણામ કર્યા, પછી વાલ્મીકી, લક્ષ્મણ તથા તે બંને કુમાર બધા એક સાથે શ્રીરામચંદ્રજીની સભામાં સ્થિત જાણીને તેમના દર્શન માટે ઉત્કંઠિત થઈને ત્યાં ગયા. લક્ષ્મણે શ્રી રામચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરીને સીતાની સાથે જે કાંઈ વાતચીત થઈ હતી તે બધી તેમને કહી સંભળાવી. તે સમયે પરમ બુદ્ધિમાન લક્ષ્મણ હર્ષ અને શોક બંને ભાવોમાં મગ્ન થઈ રહ્યા હતા. શ્રી રામચંદ્રજીએ કહ્યું, સખે, એકવાર ફરી ત્યાં જાઓ અને ખૂબ પ્રયત્ન કરીને સીતાને શીઘ્ર અહીં લઈ આવો, તમારું કલ્યાણ થાવ. મારી આ વાતો જાનકીને કહેજો. દેવી, વનમાં તપસ્યા કરીને શું તમે મારા સિવાય કોઈ બીજી ગતિ પ્રાપ્ત કરવાનો વિચાર કર્યો છે? અથવા મારા સિવાય બીજી કોઈ ગતિ જોઈ કે સાંભળી છે કે જે મારા બોલવામાં છતાં પણ આવતી નથી? અથવા મારા સિવાય બીજી કોઈ ગતિ જોઈ કે સાંભળી છે જે મારા બોલાવવા છતાં પણ આવતા નથી? તમે પોતાની જ ઈચ્છાથી અહીંથી મુનિઓનું પ્રિય કરનારા વનમાં ગયા હતા. ત્યાં તમે મુનિ પત્નીઓનું પૂજન કર્યું અને મુનિઓના દર્શન પણ કર્યા. હવે તો તમારી ઈચ્છા પૂરી થઈ, હવે કેમ આવતા નથી? જાનકી, સ્ત્રી ક્યાંય પણ કેમ ન જાય, પતિ જ તેના માટે એકમાત્ર ગતિ છે. તે ગુણરહિત હોવા છતાં પણ પત્નીને માટે ગુણોનો સાગર છે. પછી જો તે મનને અનુકૂળ હોય ત્યારે તો તેની માન્યતા વિશે કહેવું જ શું? ઉત્તમ કુળની સ્ત્રીઓ જે જે કાર્ય કરે છે તે બધું પતિને સંતુષ્ટ કરવા માટે જ હોય છે. પરંતુ હું તો તમારા પર પહેલેથી જ વિશેષ સંતુષ્ટ છું અને આ સમયે તે સંતોષ વિશેષ વધી ગયો છે. ત્યાગ, જપ, તપ, દાન, વ્રત, તીર્થ અને દયા વગેરે બધા સાધન મારા પ્રસન્ન થવાથી જ સફળ થાય છે. મારા સંતુષ્ટ થવાથી બધા દેવતા સંતુષ્ટ થઈ જાય છે, એમાં લેશ માત્ર પણ સંદેહ નથી. લક્ષ્મણે કહ્યું, ભગવાન, સીતાને લઈ આવવાના ઉદ્દેશ્યથી પ્રસન્ન થઈને તમે જે જે વાતો કહી છે તે બધી હું તમને વિનયપૂર્વક સંભળાવીશ. આ પ્રમાણે કહીને લક્ષ્મણે શ્રી રઘુનાથજીના ચરણોમાં પ્રણામ કર્યા અને અત્યંત વેગવાન રથ પર બેસીને તેઓ તરત સીતાના આશ્રમ પર જવા માટે રવાના થઈ ગયા. ત્યાર પછી વાલ્મીકીજીએ શ્રી રામચંદ્રજીના બંને પુત્રો કે જે પરમ શોભાયમાન અને તેજસ્વી હતા સામે જોયું તથા થોડું મુસ્કાઈને કહ્યું, વત્સ, તમે બંને વીણા વગાડતા રહીને મધુર સ્વરમાં શ્રી રામચંદ્રજીના અદ્ભુત ચરિત્રનું ગાન કરો. મહર્ષિ આ પ્રમાણે આજ્ઞા આપ્યા પછી તે મહાભાગ બાળકોએ મહાન પુણ્યદાયક શ્રી રામચંદ્રજીનું ગાન કર્યું, જે સુંદર વાક્યો અને ઉત્તમ પદોથી ભરપૂર હતું, જેમાં ધર્મની સાક્ષાત વિધિ, પાતિવ્રત્યના ઉપદેશ, મહાન ભ્રાતૃસ્નેહ તથા ઉત્તમ ગુરુભક્તિનું વર્ણન છે, જ્યાં સ્વામી અને સેવકની નીતિ મૂર્તિમાન દેખાય છે તથા જેમાં સાક્ષાત શ્રી રઘુનાથજીના હાથેથી પાપાચારીઓને દંડ મળવાનું વર્ણન છે. બાળકોના તે ગાનથી સંપૂર્ણ જગત મુગ્ધ થઈ ગયું. સ્વર્ગના દેવતાઓ પણ વિસ્મયમાં પડી ગયા. કિન્નરો પણ તે ગાન સાંભળીને મૂર્છિત થઈ ગયા. શ્રીરામ વગેરે બધા રાજા નેત્રોથી આનંદના આંસુ સારવા લાગ્યા. તે ગીતના પંચમ સ્વરનો આલાપ સાંભળીને એવા મોહિત થયા કે હાલી ચાલી પણ શકતા ન હતા. ચિત્રલિખિત જેવા લાગતા હતા. ત્યાર પછી મહર્ષિ વાલ્મીકીએ કુશ અને લવને કૃપાપૂર્વક કહ્યું, વત્સ તમે લોકો નીતિના વિદ્વાનોમાં શ્રેષ્ઠ છો, પોતાના પિતાને ઓળખો, આ રઘુનાથજી તમારા પિતા છે, તેમના પ્રત્યે પુત્રને શોભે તેવો વર્તાવ કરો. મુનિના વચન સાંભળીને બંને બાળક વિનિત ભાવે પિતાના ચરણોમાં પડી ગયા. માતાની ભક્તિના કારણે તે બંનેના હૃદય અત્યંત નિર્મળ થઈ ગયા હતા. શ્રી રામચંદ્રજી અત્યંત પ્રસન્ન થઈને પોતાના બંને બાળકોને છાતીએ લગાવી લીધા. તે સમયે તેમણે એવું માન્યું કે મારો ધર્મ જ આ બંને પુત્રોના રૂપમાં મૂર્તિમાન થઈને ઉપસ્થિત થયો છે. સભામાં બેઠેલા લોકોએ પણ શ્રીરામચંદ્રજીના પુત્રોનું મનોહર મુખ જોઈને જાનકીજીની પતિભક્તિને સત્ય માની. શેષજીના મુખેથી આટલી કથા સાંભળીને વાત્સાયનને સંપૂર્ણ ધર્મોથી યુક્ત રામાયણ વિશે કંઈક સાંભળવાની ઈચ્છા થઈ. તેથી તેમણે પૂછ્યું, સ્વામી મહર્ષિ વાલ્મીકી આ રામાયણ નામના મહાન કાવ્યની રચના ક્યાં સમયે કરી, ક્યાં કારણે કરી, તથા કથામાં ક્યાં ક્યાં પ્રસંગોનું વર્ણન છે? શેષજીએ કહ્યું, એક સમયની વાત છે, વાલ્મીકીજી ઘોર વનમાં ગયા જ્યાં તાલ તમાલ અને ખીલેલા પલાશ ખાખરાના વૃક્ષો શોભી રહ્યા હતા. કોયલનો મીઠો અવાજ અને ભ્રમરોના ગુંજનથી તે વનપ્રદેશ બધી રીતે રમણીય લાગતો હતો. અનેક મનોહર પક્ષીઓના ત્યાં માળા હતા. મહર્ષિ જ્યાં ઊભા હતા તેમની પાસે જ બે સુંદર કૌંચ પક્ષી કામાતુર થઈને રમણ કરી રહ્યા હતા. બંનેમાં પરસ્પર સ્નેહ હતો અને બંને એકબીજાના સંપર્કમાં રહીને અત્યંત હર્ષનો અનુભવ કરતા હતા. એ જ સમયે એક શિકારી ત્યાં આવ્યો અને તે નિર્દયે તે પક્ષીઓમાંથી એકને, જે બહુ સુંદર હતું, બાણ મારીને પાડી દીધું. આ જોઈને મુનિને ભારે ક્રોધ થયો અને તેમણે નદીનું પવિત્ર જળ હાથમાં લઈને તે નિષાદને શ્રાપ આપ્યો. ઓ નિષાદ, તને ક્યારેય શાશ્વત શાંતિ નહીં મળે, કેમ કે તે આ ક્રૌંચ પક્ષીઓમાંથી એકની કે જે કામથી મોહિત થઈ રહ્યું હતું, કોઈ પણ અપરાધ વિના હત્યા કરી નાખી. માં નિષાદ પ્રતિષ્ઠામ ત્વમ ગમઃ શાશ્વતિ સમા યત ક્રૌંચ પક્ષી નો રે કમ વધી કામ મોહિતમ. આ વાક્ય છંદોબંધ શ્લોક રૂપે નીકળ્યું એ સાંભળીને મુનિના શિષ્યોએ કહ્યું, સ્વામી તમે શ્રાપ આપવા માટે જે વાક્યનો પ્રયોગ કર્યો છે તેમાં સરસ્વતી દેવીના શ્લોકનો વિસ્તાર કર્યો છે. મુનિશ્રેષ્ઠ, આ વાક્ય અત્યંત મનોહર શ્લોક બની ગયું છે. તે સમયે મહર્ષિ વાલ્મીકીજીના મનમાં પણ બહુ પ્રસન્નતા થઈ. તે જ અવસર પર બ્રહ્માજી આવીને વાલ્મીકીજીને કહ્યું, મુનીશ્વર તમે ધન્ય છો, આજે સરસ્વતી તમારા મુખમાં સ્થિત થઈને શ્લોક રૂપે પ્રગટ થઈ છે, તેથી હવે તમે મધુર અક્ષરોમાં સુંદર રામાયણની રચના કરો. મુખમાંથી નીકળનારી તે જ વાણી ધન્ય છે તે જે શ્રીરામ નામથી યુક્ત હોય. એ સિવાય અન્ય જેટલી વાતો છે બધી કામની કથાઓ છે, એ મનુષ્યને માટે માત્ર અપવિત્રતા ઉત્પન્ન કરે છે. તેથી તમે શ્રીરામચંદ્રજીના લોક પ્રસિદ્ધ ચરિત્રના વિષયમાં કાવ્ય રચના કરો, જેનાથી પાપીઓના પાપનું નિવારણ થશે. આટલું કહીને બ્રહ્માજી બધા દેવતાઓની સાથે અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી એક દિવસ વાલ્મીકીજી નદીના મનોહર તટ પર ધ્યાન લગાવી રહ્યા હતા. તે સમયે તેમના હૃદયમાં સુંદર રૂપધારી શ્રી રામચંદ્રજી પ્રગટ થયા. નીલ કમળપત્ર જેવા શ્યામ વિગ્રહવાળા કમળ નયન શ્રી રામચંદ્રજીના દર્શન કરીને મુનિએ તેમના ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળના ચરિત્રોનો સાક્ષાત્કાર કર્યો. પછી તો તેમને બહુ આનંદ મળ્યો અને તેમણે મનોહર પદો તથા વિવિધ પ્રકારના છંદોમાં રામાયણની રચના કરી. તેમાં અત્યંત મનોહર 6 કાંડ છે. બાલ, આરણ્યક, કિષ્કિંધા, સુંદર, યુદ્ધ તથા ઉત્તર જે આ કાંડોને સાંભળે છે તે મનુષ્ય બધા પાપોથી મુક્ત થઈ જાય છે. બાલકાંડમાં રાજા દશરથે પ્રસન્નતાપૂર્વક પુત્રષ્ટિ યજ્ઞ કરીને 4 પુત્ર પ્રાપ્ત કર્યા, જે સાક્ષાત સનાતન શ્રી હરિના અવતાર હતા. પછી શ્રી રામચંદ્રજીનું વિશ્વામિત્રજીના યજ્ઞમાં જવું, ત્યાંથી મિથિલામાં જઈને સીતા સાથે લગ્ન કરવા, માર્ગમાં પરશુરામજીને મળીને અયોધ્યાપુરીમાં આવવું, ત્યાં યુવરાજ પદ પર અભિષેક થવાની તૈયારી. પછી માતા કૈકેયીના કહેવાથી વનમાં જવું, ગંગા પાર કરીને ચિત્રકૂટ પર્વત પર જવું તથા ત્યાં સીતા અને લક્ષ્મણ સાથે નિવાસ કરવો વગેરે પ્રસંગોનું વર્ણન છે. આ સિવાય ન્યાય પ્રમાણે ચાલનારા ભરતે જ્યારે પોતાના ભાઈ રામના વન ગમનના સમાચાર સાંભળ્યા ત્યારે તેઓ પણ તેમને પાછા લાવવા માટે ચિત્રકૂટ પર્વત પર ગયા. પરંતુ જ્યારે તેમને પાછા ન લાવી શક્યા ત્યારે સ્વયં તેમણે પણ અયોધ્યાથી બહાર નંદીગ્રામમાં વાસ કર્યો. આ બધી વાતો પણ બાલકાંડમાં છે. ત્યાર પછી આરણ્ય કાંડમાં આવેલા વિષયોનું વર્ણન સાંભળો. સીતા અને લક્ષ્મણ સહિત શ્રીરામનું જુદા જુદા મુનિઓના આશ્રમોમાં નિવાસ કરવો. ત્યાંના સ્થાન વગેરેનું વર્ણન, શૂળપણખાનું નાક કાપવું, ખરદૂષણનો વિનાશ, માયામય મૃગના રૂપમાં આવેલા મારીચનું મારું, રાક્ષસ રાવણ દ્વારા રામપત્ની સીતાનું હરણ, શ્રીરામનું વિરાહાકુળ થઈને વનમાં ભટકવું અને માનવોચિત લીલાઓ કરવી, પછી કબંધ સાથે ભેટ થવી, પંપા સરોવર પર જવું અને હનુમાનજી સાથે મેળાપ થવો, આ બધી કથાઓ આરણ્ય કાંડના નામે પ્રસિદ્ધ છે. ત્યાર પછી શ્રીરામ દ્વારા સાત તાલ વૃક્ષોનું ભેદન, બાલીનો વધ, સુગ્રીવને રાજ્યદાન, લક્ષ્મણ દ્વારા સુગ્રીવને કર્તવ્ય પાલનનો સંદેશ આપવો, સુગ્રીવનું નગરમાંથી નીકળવું, સૈન્ય સંગ્રહ, સીતાની શોધ માટે વાનરને મોકલવા, વાનરોની સંપાતિ સાથે ભેટ, હનુમાનજી દ્વારા સમુદ્ર ઓળંગવું અને સામે કિનારે તેમનું પહોંચવું, આ બધા પ્રસંગ કિષ્કિંધા કાંડમાં આવે છે. આ કાંડ અદ્ભુત છે. હવે સુંદર કાંડનું વર્ણન સાંભળો, જ્યાં શ્રી રામચંદ્રજીની અદ્ભુત કથાનો ઉલ્લેખ છે. હનુમાનજીનું સીતાની શોધ માટે લંકામાં દરેક ઘરમાં જવું તથા ત્યાંના વિચિત્ર વિચિત્ર દ્રશ્યોનું જોવું, પછી સીતાના દર્શન, તેમની સાથે વાતચીત તથા વનનો વિધ્વંસ, ક્રોધિત થયેલા રાક્ષસો દ્વારા હનુમાનજીનું બંધન, હનુમાનજી દ્વારા લંકા દહન, પછી સમુદ્રની આ બાજુ આવીને તેમનું વાનરોને મળવું, શ્રી રામચંદ્રજીને સીતાએ આપેલી નિશાની અર્પણ કરવી, સેનાનું લંકા માટે પ્રસ્થાન, સમુદ્ર પુલ બાંધવો તથા સેનામાં શુક અને સારણનું આવવું, આ બધા વિષય સુંદરકાંડમાં છે. આ પ્રમાણે સુંદરકાંડનો પરિચય આપવામાં આવ્યો. યુદ્ધકાંડમાં યુદ્ધ અને સીતાની પ્રાપ્તિનું વર્ણન છે. ઉત્તરકાંડમાં શ્રીરામનો ઋષિઓની સાથે સંવાદ તથા યજ્ઞનો આરંભ વગેરે છે. તેમાં શ્રીરામચંદ્રજીને અનેક કથાઓનું વર્ણન છે જે શ્રોતાઓના પાપોને નાશ કરનારી છે. આ પ્રમાણે મેં 6 કાંડોનું વર્ણન કર્યું છે. આ બ્રહ્મહત્યાના પાપોને પણ દૂર કરનારા છે. તેમની કથાઓ મનોહર છે. મેં આ સંક્ષેપમાં જ તેનો પરિચય આપ્યો છે, જે 6 કાંડોથી આવૃત અને 24,000 શ્લોકોથી યુક્ત છે. તે જ વાલ્મીકિ નિર્મિત ગ્રંથને રામાયણ નામ આપવામાં આવ્યું છે. અધ્યાય 33 પૂર્ણ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.